શિવ ની ઓળખાણ ક્યાં છે? શિવ કલ્યાણ સર થયેલા હોય ને અત્યારે નથી. આજે અત્યારે જે મહાદેવ છે ને એ રુદ્ર રુદ્ર છે દાદા. એમણે તે પેલા દીક્ષા લીધેલી સાધુ ભાવલીજી સાધુ થયેલા પછી એમાંથી ભ્રષ્ટ થયા અને લગ્ન કર્યા એમાં રુદ્ર થાય છે. 11 રુદ્રો થાય છે અવસર્પિણીમાં. એ છે એટલે એ રુદ્ર જો વાસુદેવ છે ને જે વાસુદેવ પદ છે એમ રુદ્ર પદ છે. મહાદેવ એ કહેવાય ને એમ તો એ ભાવલીજી સંત પણ પછી એમાંથી ભ્રષ્ટ થઈ જાય. સંન્યસ્ત વ્યવહાર ની ઓળખાણ જરા વિશેષ આપો એમ કે સંન્યસ્ત વ્યવહાર ની જરા સમજ વધારે. આપણે વ્યવહાર ની જરૂર નથી આપણે એમને કોઈને જરૂર નથી સંન્યાસ લેવા નથી. સંન્યાસ શબ્દ નો અર્થ બહુ તપાસ કરજો. સંન્યાસ કોને કહેવાય દાદા? અમને કે એમ કે દાદા સંન્યાસ નો અર્થ સમજાવે. સંન્યાસ તો પર પરિણિત ને ખસેડ ખસેડ કરે. શું કહ્યું? પર પરિણિત ને ખસેડ ખસેડ કરે. ક્રમિક માર્ગ માં પર પરિણિત ને ખસેડ ખસેડ કરે. શું? ક્રમિક માર્ગ માં. અને આમાં સંસાર દેખામાં પડી ના હોય. સંન્યાસ નો શબ્દ તો બહુ અર્થ બહુ મોટો છે પણ અત્યારે પિતા બાજી તને બહુ આબર લગતો રહેશે. એના અર્થ જરૂર નહીં ને? જરૂર નથી. રડે પણ કાકી ક્યાં છે એના એને સમાચાર મળ્યા તો કઈ રડે નહીં. તો એ સમાચાર મળે નહીં. આ પડદો કેવી રીતે છે? બાકી એ નહીં સમાચાર મળતા ના રડે. ઓછો રડે. ઓછો રડે. ક્યાં છે? દુખી છે. મરી જાય ને તાર સુસ્ત થઈ જાય ત્યારે નવો હિસાબ સ્વામી ને ભેગો થાય તાર પણ ફરી ભેગો થાય. જમીન પેમેન્ટ આપવા લાયક થાય ટાઈમિંગ ત્યારે ફરી ભેગો થાય. એ ટાઈમિંગ કેવી રીતે ગોઠવાય છે? એ કઈ સમજાતું નથી. નહીં તમારું કામ અમારે સમજવાનું. એના કરતા આપડે આત્મા જતો રહે બધું શીખવા દઈએ ને તો અત્યારે જે આપણે લેજન આપ્યું છે ને શીખવી જાય. આપણે લેજન આપ્યું છે એટલા માટે એવું શું કહ્યું? લેસન આપ્યું એટલા માટે અને સેતંબરી પૂજગર એ છે તે દશક નું ફોઈ નું. તમારું તો તાંબાનું. અને દિગમ્બરીઓ નું નવ ઇંચ જાડું તાંબાનું. અરે આવરણ છે તે દુઃખ તો તોડવું છે અમારે. ઔરંગાબાદ ને આભારી છે. બ્રાહ્મણો નું આવરણ કેટલું જાડું? બ્રાહ્મણો નું આવરણ કેટલું જાડું? બ્રાહ્મણ અને ક્ષત્રિય નું આવરણ, ક્ષત્રિય નું આવરણ તો ખરું ભારે આવરણ, તાંબા જેવું નહીં પણ સુધી જાય આવરણ. આ તાંબા નું બહુ સૂક્ષ્મ સંજોગ હૈ અપને સહયોગી હૈ, વો સહયોગ હૈ અપને સહયોગી હૈ. સહયોગ ઓર સહયોગી દોનો જુદા રહેતા હૈ, સમજે ને? તો જો વિચાર આવે ઉસમે કોઈ અપને કોઈ હરકત નહીં. મન તો 60 વર્ષ કા બુઢ્ઢા કો ભી વિચાર આતા હૈ કભી કભી, કે સારી ફરી શાદી કરી હોય તો સારી. એટલે વિચાર તો ગમે ત્યારે મનનો તો કઈ દેવાનો નહીં, મનનો અને અને મન ઘડીમાં એમ થઈ જાય સારી લાઈફ મરી જાય મરી છે ટાઈમ છોકરાનો, એવું મન કે ઠીક છે એવું કે આ ટાઈમ છોકરા છે ને લાઈફ મરી જાય મારી શું થાય છે એવું મારી મન બોલે. તેમાં આપણે શું લેવાય એ બોલો, આપણો હરગો હોય તો આવું બોલે નહીં, આપણો હરગો હોય બોલે કોઈ આવું ના બોલે. એટલે સમજો ને, અને દુશ્મન છે ને, દુશ્મન હોય તો આપણા ઘરો ક્યાં હે નહીં, ગુરુ ગુરુ શિષ્ય બધે આવું ને આપડે પૂછીએ સમ કેમ થતું નથી, સમ કેમ નથી, તમનો તો સુષમ આવ્યો ગયો કે છે, શું કે છે સુષમા ગયો, હા આ તો વિષમ આવ્યો, વિષમ આવ્યો. મહાદુખે કરી સમતા રે, કેવું મહાદુખે કરી સમતા રે. અને તે કાળ માં તમને આવું વિજ્ઞાન મળ્યું છે, ભૂતકાળ ગોન ભૂતકાળ ગોન ફોર એવર, ભૂતકાળ પાસ્ટ પાસ્ટ ટાઈમ મૂર્ખ ભી પોલીસ ના પોલીસ આદમી કોઈ અસર એ નહીં કરતા, તમારે શું બાત હૈ, જો ભૂતકાળ હો ગયા ઇસકે ઇસકી કોઈ એ કરને કી જરૂરી હૈ ને, ભૂતકાળ સમજે પાટે તો દેખે ભૂતકાળ ગોન નોકરી દેખને કા નહીં, બહિષ્કાર વ્યવસ્થિત તાતે મેં કિસકે તાબે ને ભવિષ્ય કે વ્યવસ્થિત કે વ્યવસ્થિત છે ઓ વ્યવસ્થિત કરતા આપકો સમજ માં આયા સબ વ્યવસ્થિત ચલાતા હે ઓ સમજ માં આયા તો ભવિષ્યકાર કિસકે તાબે ગયે વ્યવસ્થિત કે વ્યવસ્થિત તાબે ને તો અપને ક્યાં કરને કા વર્તમાન માં રહેને કા ક્યા અભી ઇધર આયા ની તો વર્તમાન માં હમ તુમ્હારી સાથ હે તો ઇધર આરામ સે સુનને કા વાત દૂસરી કોઈ કિસી ભી અપને તલાશ નહીં કરે સમજ ગયે તું વર્તમાન માં રહેને કા હો જાયગા નહીં વર્તમાન માં રહેને બોલતે ઇંગ્લિશ માં ઇંગ્લિશ માં બોલતા હે વર્ક વાયલી વર્ક પ્લે વાયલી પ્લે બોલતા હે ક્યા બોલતા હે કોઈ બોલતા હે વર્ક વાયલી વર્ક પ્લે વાયલી પ્લે ધેટ ઇઝ ધ વે ટુ બી હેપી એન્ડ ગે ધેટ ઇઝ ધ વે ટુ બી હેપી એન્ડ ગે તો ભાઈ માં એસા રહેતા હે કે ના આદમી ઓર ઇધર કોઈ આદમી કો નહીં રહેતા થા મગર ઓ કહેવત બોલતા થા પ્રવર વર્તમાન જેને પકડાયું એ ભગવાન થી ઊંચો પતિ રહ્યું ત્યાગી ને સાધુ આચાર્ય ને ભૂતકાળ ભવિષ્યકાળ ભૂલે નહીં જોશી આપડે કહીએ કે છ મહિના પેલા અમારો વેપાર કંડમ થયો જ્યોતિષ એટલે આગળ દેખાડ જોડાવે પાછળ તમે જ્યોતિષ થોડું જાણો તો ખરા ને આમ કહી શકો ખરા ને એમ ફોરકાસ્ટ ફોરકાસ્ટ ના અમારે શું સમજીએ કે કમિંગ તમે ચેડો જોઈ લઈએ એટલે કયો ઇવેન્ટ બનશે એ અમે સમજી જઈએ. સુભાષભાઈ એ વિનંતી ઘણી કરી હતી તકલીફ બે ત્રણ ની આવડતું હતું, વધારે નતું આવડતું. તેરવાની ના પાસ અને સાંઈ પાસ. ચોકડી મૂકી દઈશું હવે. અને ભલે ભલા સાહેબો મોટા મોટા અક્ષરે આ માર્કેટ માં કઈ પડ્યા કહ્યું આપડે આપડે કામ બીજું છે, જગત માં બહુ મોટું કામ કરવાનું છે. અવધાન ના પ્રયોગો શું હોય છે એ કઈ પછી એ રૂકાવટ કરતા અવધાન ના પ્રયોગો જે કર્યા અત્યારે કરે છે અવધાન ના પ્રયોગો જે કરે છે એ મોક્ષ માટે રૂકાવટ કરે ખરા? કોલે મૂકી દીધા હતા અવધાનને, મોક્ષને લેવા દેવા નથી. અવધાને બુદ્ધિ પ્રયોગ હોય, અવધાને બુદ્ધિ પ્રયોગ હોય, એ બુદ્ધિ નું ડેવલપમેન્ટ છે. બુદ્ધિ નું ડેવલપમેન્ટ અવધાન તો આપણા સમાજમાં અષ્ટાવધાની હોય છે. માણસો અષ્ટાવધાની લોકો બોલે ને કે અષ્ટાવધાની પુત્ર છે, જોજો અને ચેતતા રહેજો, અષ્ટાવધાની છે. એવું શબ્દ સાંભળેલો કોઈ? હા દાદા, સાંભળ્યો છે. હે? કઈક સાંભળ્યો છે, કાને પડેલો છે. તમે કોઈ સાંભળેલો અષ્ટાવધાની છે? એવું સાંભળેલો? સાંભળેલો અષ્ટાવધાની છે. સમજ ગયો ને? વ્યવહારમાં બહુ માણસ ભાઈ હોય ને કે અષ્ટાવધાની જોજો, ચેતા રહેજો. અષ્ટાવધાની તારે સાધુ મહારાજ પેલા કૃપાલજી ના હતા, પેલા આઠ અવધાન કરતા હતા આપડા આચાર્ય. બરોબર છે. અત્યારે તો અવધાન નું કઈ ઠેકાણું નથી ને. ગમે તેવા બીજા ગમે તેવા માણસ હોય અવધાન કરે, કૃપાલજી હોવા કર્યા પછી ગમે તેવા માણસ હોય અવધાન કરે. દાદા બુદ્ધિ આત્મા ડેવલપ હોય બુદ્ધિ પ્રયોગો વાત એવી કરે છે કે શ્રીમદ ને આત્મજ્ઞાન બહુ હતું એટલે અવધાન સારા કરી શકતા. લૌકિક બધું બંધ કરી, લૌકિક આમ વાત થાય એમને જવું જેટલા અવધાની હતા આમ જેમ. વૈષ્ણવ તો મા બાપ ના ઉપર ગુણાનુબંધ થી જન્મ થયેલો. પણ મા બાપ તો જૈન ધર્મ પાડતા ના, જૈન ધર્મ ઉપર છે. જૈન ધર્મ ઉપર તો ફાળ જ નહીં, વેળ જ ના ખાય. વિતરાગ માર્ગ ઉપર વેળ, આ તો વિતરાગ માર્ગ ઉપર. બરોબર. પણ ઈ તમને કૃષ્ણ ભગવાને વિતરાગ કહ્યું તે ભાવે, વિતરાગ હોય વિતરાગ ના કહે તે ભાવે. લગભગ બાર તેર ની ઉંમરે એમ મેરેજ તૂટી ગઈ, તૂટી ગઈ. એટલે પછી બા કે છે કે ફરી કંઠી બંધાયો કે ના ચાલે, તમે કેમ ના ચાલે? કે નુગરો, કે મારે એવા ગુરુ નથી કરવા. તમારે તમે જે કર્યા હોય એવા ગુરુ મારે નહીં કરવા. મારે તો ગુરુ મને અજવાળું આપે એ ગુરુ મારો. શું કહ્યું? મને અજવાળું આપે, મને દેખાતું નથી એ દેખાડે એ મારો ગુરુ. શું કહ્યું? અને આ તો પિચકારીઓ મારા છે, કામમાં લાગે પાન માં અમારે તો વાંક એવા કંઠીઓ બાંધવા નથી આવ્યા. અમે શું કહ્યું? એવી કંઠી બાંધવા નથી આવ્યા. અને પાછું તાળું પાણી એડે કયા આવતા નું વેરી તાળું પાણી કયા આવતા નું વેર વાર. હું તો ગુરુ નો માથા પણ આપું છું. અને પછી મંતર આપે મંતર આપે. શું મંતર આપે? ઓમ નમઃ શિવાય એવું કઈ કરતા. ઓમ નમઃ ભગવતી વાસુદેવાય. શ્રી કૃષ્ણ શરણમ. શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ શરણમ. બીજી બે ચાર જાત ના બધા આપતા હોય છે કે ના? એક શ્રી કૃષ્ણ શરણમ. શ્રી કૃષ્ણ શરણમ. પણ આ જૈન ધર્મ ની શ્રદ્ધા ક્યારે આવી? ચાલે વિચાર કરો, વિચાર કરો. કપાળદેવ ને પેલા પેલા ક્યારે વાંચ્યા? એટલે અમારા ભાગીદારે કલંગના ફાધર મને કહ્યું કે આ પુસ્તક વાંચવા જેવું છે. એટલે મેં બોલાવો છે, એ કોનું છે? કે આ પુસ્તક, આ પુસ્તક મને એક એક વાક્ય ગમે છે. આ જ વાત સાચી છે. અત્યાર સુધી મેં બધા જોયા પુસ્તક, પણ મને કોઈની વાત ગમી નથી. અને મારી ભૂખે મટી નથી. અને આનાથી તો નાસ્તા જેવું લાગે છે મને. કાયમ ગરમ પાણી પીવાનું, વેપાર ધંધા ઉપર જઈએ તો શીશીઓ બટરો ભરી લેવાની, ગરમ પાણી ઉકાળેલા પણ બધું કરવાનું. મૌ નહી લીધેલા. આચાર્ય મહારાજ પણ આવી ગયેલા. એક આચાર્ય મહારાજ મને કે છે, અમે તમે ભાદરના પટેલ છો, પણ અમે નાના જ છીએ. કે છે પટેલ એટલે મનમાં જરા એમ થાય કે બઉ સારું છે મહારાજ, આપડા જ્ઞાતિ ના છે ને. એટલે પછી મને એક દાડો કહ્યું, માણસ સારા હતા, ચોખ્ખા ચોખ્ખા માણસ. બીજી કઈ માણસ નહીં, સમજણ માં મને રામ જાણે, એ જાણે, એના ગુરુ જાણે. એ તો બરોબર છે. આપડે સમજણ આપણે ત્યાગી થયા છે, વાત સાચી છે, બરોબર છે. ભગવાન મારી નો વેશ. હા, ભગવાન ને પાટી પર બેઠા છે. પછી મને એક દાડો મને કહે, મારે એક વાત તમને કરવાની છે. મેં બે કરો વાત કરવા માટે સાહેબ બધું વાત કરો. અમે ત્રણ ભાઈઓ સાથે થયેલા છે, દીક્ષા લીધી. પણ અમે ત્રણેય ભાઈઓ અહીં દીક્ષા લીધી ચેતમભાઈ. એ અમારે ત્રણેય નો ફોટો ભેગો મડાવો. શું કે ફોટો અમારે મડાવો છે? મોટો ફોટો છે, જબરજસ્ત, સાત આઠ ફૂટ લાંબો અને પાંચ ફૂટ ઊંચો. ફૂલ સાઈઝ નો? ફૂલ સાઈઝ ના ફોટા. સાત આઠ ફૂટ લાંબો? સાત આઠ ફૂટ લાંબો. અરે પાંચ ફૂટ ઊંચો. પાંચ ફૂટ ઊંચો, બરોબર છે. એટલે પેલા ચિતરેલા ફોટા. હા, બરોબર છે. એને શું કે છે? ઓઇલ પેઇન્ટ. તે મને કહે છે, એની ફેર ના પૈસા બહુ થાય છે, તમે એટલું કરાવે છે? મેં કહું હા હા, વધારે કરતા જ નથી. સ્વાય કે બેઠા રહે છે. મારા ખુશ થઈ ગયા. મારા ખુશ થઈ ગયા. પછી કહે છે કે આટલું કઈ પેલી આપણે શું કે બધું ભૂલી ગયું. બધું મહારાજ જે કે કરાવે, આપણને ખબર નહીં. પૈસા આપી દઈએ તો આગળ બેસીએ. રામ તારી માયા સમજ પડે એ બીજા. છોકરા ઉપર સમજે ને દાદા કેવા છે. બરોબર. છોકરા જયારે ગજબત કાઢી રહ્યા હોય ત્યારે ના સમજે દાદા કેવા. પણ પછી તપાસ કરતા મારી કાર ને લઈને છોકરા બદલી બગડી ગયા. ભગવાન તો વાર જ હતા, વિતરાગ જ હતા. ભગવાન તો વાર જ એમાં તો બે મત હતી. કેવા ગજન ના પુરુષ દાદા દાદા સાંપ્રદાયિક પ્રતિક્રમણ કે સામાયિક એવું કઈ કર્યું કે કરેલું સાંપ્રદાયિક નહી માગધી માં આપડે પ્રતિક્રમણ કરીએ તો આપડે ક્યારે રોકવો પણ ના જેવું થઈ જાય. સાંપ્રદાયિકતા માં તો દાદા કરવું પડે ને, સાંપ્રદાયિક માં કરવું પડે ને. એ ઉધર થતા આપડે કરીએ ઉધર પણ દાદા એ તો બરોબર છે. તમને તો આપડે પોપટ છે સમજીને, આપડે મનુષ્ય અવતાર છે સમજીને, સમજીને સમજ્યા વગર જે કઈ પણ કરવામાં આવે પોપટ કહેવાય. બધા પોપટ કહેવાય સમજ્યા વગર જે કઈ કરવું. હા હું અહીં તમે મારી બધા જોડે શું કહ્યું સમજીને ગાજો. હા સમજવા માટે અવતાર છે આ. મહારાજ માગધી ભાષામાં ગાગા કર્યા કરે મહારાજ ના સમજે પેલા બધા પોપટે પોપટ રામ રામ આયા રામ ગયા રામ શું આત્મજ્ઞાન થયું. જૈન સંસ્કાર વાળા ના થયું એટલે જૈન માં થાય નહીં એવું છે. કે આ બાજુ વૈષ્ણવ માર્ગ કે વેદાંત માર્ગ માં કોઈ પણ એ હોય અને આ જૈન માર્ગ બંને છે તે સંકેત ને પામે એવા લાયક છે. શું કહ્યું? સંકેત ને પામે એવા લાયક માર્ગ મળવો જોઈએ. માર્ગ મળવો જોઈએ એટલે આમાં કોઈ વધતું ઓછું નથી. જૈન માં એવું કઈ હશે ને વાકુ ટૂંકું? ના જૈન માં કશું વાકું ટૂંકું નથી. તો કેમ આત્મજ્ઞાન ન થાય? દુષ્મકાળ દાદા કપાવ દે ના ભાવમાં એક વાક્ય એવું લખેલું છે કે વૈષ્ણવ સંપ્રદાય અગર જો ચલાવવો હોય તો અત્યારે મારી તૈયારી છે, પણ જૈન સંપ્રદાય ચલાવવાની મારી તૈયારી નથી અત્યારે. આ આ કઈ દ્રષ્ટિએ લખાયું હોય છે? ત્યાં સુધીના એટલે કૃષ્ણ ભગવાન જેવા થયા છે. શું કહ્યું? કૃષ્ણ ભગવાન જેવા થયા છે એટલે વૈષ્ણવ સંપ્રદાય ને બોધ આપી શકે, જૈનો ને બોધ આપી શકે નહીં. જૈનો હમાં થાય, જૈનો હમાં થાય, જૈનો મારા મારી થાય અત્યારથી કરે છે તો પછી આગળ પછી થાય. હજી પછી બોલતા નહીં તેના કોગ્રાચારી કરે છે તો બોલવા મારી તો શું કરી નાખે દાદા. એ પણ ઈ કાળમાં થોડુંક ઈ કાળમાં થોડુંક બોલ્યા હોત તો ઘણું બહાર નીકળી જાત. ઈ કાળમાં થોડુંક બોલ્યા હોત તો ઘણું બહાર નીકળી જાત. જૈન ધર્મ ની કેટલીક ચીજો બધી બહાર નીકળી જાત. કોઈ પક્ષમાં નહીં ને, બધા સમાવાર્યા થઈ ગયા. કોઈ એમનો ભાવ અવતાર સુધરવાનો હોય ગમે તેમ, પણ સાથી સામા થાય કે અવતાર સુધરે તારે ને સમજાવું. અવતાર સુધરવાનો હોય તો સામે થવાનું લક્ષણ દેખાય ને. અવતાર સુધરવાનો ક્યાં આવ્યો એમ? એમને નથી કેતા એ ના હોય ને, એને એમને અવતાર સુધરવાનો કોઈ પ્રશ્ન જ નતો. કપાવું દેવું અવતાર સુધરવાનો પ્રશ્ન ક્યાં નહીં આવે. તમે શું બોલ્યા સમજાવું નહીં એ વાક્ય કઈ કટાક્ષ માં બોલ્યા? કઈક તમે અત્યારે જે બોલ્યા દાદા ના કોઈ દાડો ગોરી મારે તો ઉપાધિ ના કરતો. દાદા એક વસ્તુ પૂછી લઈ તમને ઉભા રહો દાદા, એક વસ્તુ ખાસ આજ પૂછવાની ઈચ્છા થાય છે અને હવાર થી મગજ માં રમે છે કે આ બોલવા ચાલવામાં આ તમને પૂછવામાં બોલવા ચાલવામાં તમારી સાથે કોઈ ઠેકાણે થી અભિનય થતો હોય, અંતરમાં કોઈ એવો ભાવ નથી અભિનય કરવાનો, પણ છતાંય બોલવા ચાલવામાં કોઈ અભિનય થઈ જતો હોય કે કોઈક ઠેકાણે તમને એમ લાગે કે આ બરોબર વ્યવસ્થિત વાત નથી થતી, તો એમાં વિરાધના નથી કરતા ને અમે? ખાસ પૂછીએ છીએ પાછું. એમ કે છે કે એ પ્રશ્નો તમને પૂછીએ છીએ. અંતર માં તો અમારે એવો ભાવ જરાય હોતો નથી, પણ છતાં બોલવા કરવામાં વિરાજનાતો નથી થઈ જતો. એવો શબ્દ બોલાય જાય તો તમારી વિરાજના થાય ત્યારે આપણે બંધ કરી દઈએ. બરોબર, વિરાજના વિરાધક કરતા હોય ને, તમે ઘેર કરતા હોય ત્યાં વાત કરીએ. તમે વિરાધક થયેલા હોય એ લોકો ના, તો અમે બંધ કરી દઈએ, વાત ના કરીએ. એમ જોડે અવરે રસ્તે ચાલી વાત અવરે રસ્તે જાય ચર્ચા તમને ખબર પડી જાય. પણ દાદા એમાં અમે દોષિત તમારી સાથે આ સભામાં બેઠા પછી અમારા દિલ ની અંદર એવી કોઈ ચીજ નથી, એ વાત નિર્વિવાદ છે. એટલે કોઈ અમને આ પ્રશ્નો પૂછવામાં કોઈ દોષ લાગતો નથી ને. ના, પ્રશ્ન પૂછવામાં દોષ લાગતો નથી, પણ જરા માજે આમ કકડું ખંખાઈ નાખું. એ આચાર્ય મારો જે ભૂલ થઈ થઈ ક્ષમા કરી દે કે એમનાથી તમારી વિરાધના કઈ થઈ જાય આ બોલવામાં? તમારામાં હોય જ નહીં, અમારામાં અમારી વિરાધના કરવામાં તમારું પ્રમાણ જ ના હોય. બરોબર, તમને શંકા જ ના ઉત્પન્ન થાય કે એ શંકા અમને ઉત્પન્ન થાય નહીં. એટલે વસ્તુઓ પેલા મહારાજ બાર ની વાતો કરી હતી, મારે ખબર મૂકે ને કે બાપજી કઈ ભૂલચૂક થઈ હોય. બરોબર છે, કોઈ ભૂલચૂક થઈ હોય તો હજુ તો અક્રમ માં ગયેલા છે ને, જો અક્રમ માં ગયેલા છે. બરોબર, તો ના થાય. બરોબર છે, અમારી તો વિરાધના હોય જ નહીં ને. અમારી વિરાધના નો આખો દાડો જે આરાધના કરતા વિરાધના હોય નઈ ને. બરોબર, આખો દાડો આરાધના લોકો ચાલે છે. આપડે અહી નિંદા જેવી વસ્તુ આપડે સમજવા માટે શું કરીએ છીએ? હકીકત સમજવા માટે. શું ખરું ને ખોટું ભગવાને કહ્યું કે ખોટા ને ખોટું જાણે અને સારા ને સારું જાણે. એટલે વિગતવાર આપડે વાત કરવાની. બુદ્ધિ થી તો સમજાય એવું નથી ને, સાચું શું ને ખોટું શું, બુદ્ધિ થી કઈ સમજાય એવું નથી. જ્ઞાની પાસે જ્ઞાન થી સમજાય. સાગરોપમ ની કઈ ગણતરી કમાવ દેવ કોક ઠેકાણે તો કઈ છે એમ મને ખ્યાલ છે. મેં પાનું કઈ કપાવ દેવ નું વાંચ્યું હતું, અને એમાં કપાવ દેવ એની કઈક વ્યાખ્યા કઈ ફલાણું ભરાય પછી ફલાણું ભરાય એવી રીતની એક વાક્યા કરી હતી. કઈ માણવા જેવું નથી. તો દાદા સાગરો પણ ગણાય કેવી રીતે? શાસ્ત્ર ના આધારે લખી છે. પણ એ વાત જ માનવા જેવી નથી, ભલી વાર નથી. ભલી વાર નથી એટલે બરોબર છે. આવડા મોટા ફૂલ માં બધા વાળ ભર્યા હોય ને, ઘેર માડા આવું ગાડી વાત કરતા બધા વાળ ભર્યા હોય ને એક એક. તો દાદા એક બીજી ચીજ એમાં આવે, ગણતરી આપણે આ છોડી દો. ત્રણ ચીજ તો શાસ્ત્ર માં આવે છે કે સંખ્યાત, અસંખ્યાત ને અનંત. સંખ્યાત, અસંખ્યાત અને અનંત, એમાં અસંખ્યાત અને અનંત ની ડેફિનેશન શું? એવું છે, અનંત તેમાંથી ગમે એટલું કાઢી લો તો અનંત ને અનંત રહે. અસંખ્યાત માંથી કાઢી લો તો સંખ્યાત થઈ જાય. બરોબર છે, એટલે આના ભાગ પાડ્યા છે ભગવાન કે ભાઈ મનુષ્ય અત્યારે આપણા ભરત આ ક્ષેત્રમાં મનુષ્યોની વસ્તી ઘડવી હોય તો સંખ્યાત છે. સંખ્યાત છે, બરોબર છે. બરોબર છે, પણ આખા જગતના મનુષ્યો અસંખ્યાત છે. આખા જગતના મનુષ્યો અસંખ્યાત છે, બરોબર છે. પણ આમાંથી અમુક ભાગ કાઢી નાખે તો સંખ્યાત થઈ જાય. પણ અનંતમાં તું ગમે એટલો ભાગ કાઢી નાખો તો અનંત ના અનંત રહે. એટલે બહુ ડાયા માણસ, બહુ ડાયા. આ હોય ને એની વ્યાખ્યા, શબ્દ ની વ્યાખ્યા જો સાંભળો ને. આ તો અમારે મળે સાંભળો, પણ એમને મળે સાંભળો તો તમારો ધનભાગ થઈ જાય. આ પેલા બેઠા છે એમની મળે જો સાંભળતો ને. બોલાવ, આ તો અમારે મળે સાંભળો છું. ગાડી જઈ રહી છે, બોલો ગાડી સ્પીડ વધારે ને તો કઈ પાછો બધું ઉતરી જાય નઈ તો કોઈને ફજત કરવા નથી, બરોબર છે, આપડો ફજે તો થાય નઈ અને આપડે મોક્ષે જવું છે, શું ભાઈ તો થાય નઈ મોક્ષે જવું. અને આ સ્વામી પણ વીસ વીસ માંથી આ સ્વામી આપડે પસંદ કર્યા છે. કારીગર છો, કારીગર છો, પૂરું કરવું પડે પાછું. હવે મન વચન કાયા તમે લઈ લીધી પછી પુરસાદ કરવાનું અમારી કામ શું રહ્યું? આપડે રમેશભાઈ વાત કરે છે કે મન વચન કાયા તો તમે લઈ લીધી છે, પછી અમારે રૂપ પુરસાદ કરવાનો રે. પાછી ના લઈ જશે, પાછી ના લઈ જશે, વાપરી ના ખાતો મનવચન વાપરજો, પૂજીન વાપરજો, જેટલું વાપરો એટલું પૂજીન વાપરજો. પૂછજો નિર્દક ભાવ નથી હોતી, એ વાત તો સાધારણ સમજવા માટે છે, સાધારણ સમજવા માટે રાગદેશ હોય તારે આપણે તો આપણને આપડે ડેરા થયો ગયા બેઠા પછી કોઈ મય આવીને પકડ નહીં રાખો, કોઈ આવીને તમારા જતા રહો તો ખુબ દાડો કરી તમારી કરીશું. જેને સમાજમાં રહેવું હોય કાયમ માટે તેને બા તારા બાપ નું કેવું બધું તપાસ કરે, બરોબર છે દાદા. આપણને ક્યાંક આવો તો જઈએ, ક્યાંક જતા રહો ત્યાં ચાલે. લે લે કરે એટલે જઈએ, હડે કે એટલે જતું રહે. હડે લે લે કરે એટલે કૂતરું આવે, લે લે લે અને હડે કઈ એટલે જતું રહે. એવું આપણું જીવન તો આપડે જવાનું મૂળ માણસ જ કઈ છે ને, મૂળ માણસ જ કીધું ને તમે. તે દિવસે રણછોડ ભી બોલેલા કે અત્યાર સુધી અગાસ માં જે કૃપાળુ દેવ નો વાસ હતો તે આજે ઉઠી ગયો કે છે. હા રણછોડ સાહેબ એવું બોલે, એને જાણ્યું હું બોલે કે તે દાદા ને ઘર પાછા કરી આજે કૃપાળુ દેવ જે અગાસ માં હતા ત્યાંથી નીકળી ગયા કે છે. હું ગેરંટી કહી દઉં કે છે, ગેરંટી કહી દઉં. આજે મૃત્યુ માં જયા નથી, તે તો એ બોલ્યા બોલ્યા પણ હમણાં જાણતા હતા કે આજ કૃપાળુ દેવ ઉઠે આવી છે. અને અક્રમ વિજ્ઞાન છે, ખાવા પીવાની છું બધી કોઈ બાધા નહી, આખરી નહી, દાદા. કરવા જેવી ચીજ નથી, જાણવા ભગવાન ને તો ભૌગોલિક કોઈ સાધન ભગવાન ને ઘેર મોક્ષે લઈ જવા માટે કામ લાગે. બધા સાધનો ભૌગોલિક છે, શું છે બધા સાધનો ભૌગોલિક, જેમાં કઈ પણ કરવાનું છે બધું જ ભૌગોલિક, બધા ભૌગોલિક સાધનો. એનાથી તો અથડી મર્યા છે, એના એવું તો આનંદ હતા થી અનુવાદ કરીએ છીએ. મોક્ષ નહીં પણ મોક્ષ નો હજુ દરવાજો નહીં દેખાયો, કસાય જ ગયા નથી. તીર્થંકરો ની સભામાં વંદના નમસ્કાર કર્યા ખોટા કર્યા અમે બધા એમ કે, તીર્થંકરો ની સભામાં વંદના નમસ્કાર કર્યા તે અમે ખોટા કર્યા એમ કે. આદિના આધારે હતા, ભગવાન મહાવીર માં હતા, નમસ્કાર કર્યા ત્યાં ખોટા નહી, કાળ નહી પાઈ ગયો. પોતાની ભાષા થી ઓળખ્યા એમને, શું કહ્યું મારી ભાષામાં ઓળખે તો મારા જેવો થાય, જે ભાષામાં ઓળખે તે ભાષા નો રૂપ થઈ જાય. શું કહ્યું? પણ દાદા તમે તો પટકરી પટકરી ને ભગવાન કઈ પછી અમને એવું નહીં કરતો હોય. ભગવાન એમને ના કર્યું કે છે, ભગવાન કે ખટપટિયા ના હોય, અમે અક્કલ વિજ્ઞાની એટલે ખટપટિયા બહુ હોય, ખટપટ કરીને લોકો મોકલી છે. તમે આવો અમે તમને જ્ઞાન આપીએ, તમે ઔરંગાબાદ જરૂર આવજો, હા આવજો, હા એવું ભગવાન બધા દીધો ના બોલે. ભગવાન ને આ ભાઈ નું ભગવાન ને તો સર્વ નું કલ્યાણ હોય એટલું જ ભાવના, સર્વ નું કલ્યાણ હોય અને બીજી વિતરાગ. તમને દર્શન કરતા ના આવડ્યો તો ભગવાન બોલી ના ઉઠે, બરોબર કરો નહી તો મારા આપણે પકડી નિમ બરોબર કરે એવી કરુણા નો જામે, કરુણા નો અવતાર છે. ભગવાને તો આપડે અમે ગૌતમ ને ઘણા ઘણી વખત કીધું છે એટલે ભાઈ રવાજે મારા ઉપર રાગ કરવો, થોડા નકળી ગયો હતો ગૌતમ એકલા ને જ કે કેટલું પ્રેમ થી કહ્યું તમે ગોય માં અપમાય છેલ્લી ખટપટ કરી પછી પેલો નથી ઉખાડો જેવું ગયું ગયું અત્યારે મળીએ ખરું. હા એ કે છે કે આવું તીર્થંકર તો કરુણા ના સાગર છે, એમને કેમ અમારી બોછી પકડી ને ના બતાવ્યું કે ના આ રસ્તે. પણ ભગવાન ગૌતમ ને તો ઘણું કહેતા હતા સમયમ ગોયમ મા અપમાય, એક માત્ર નો પ્રમાદ કરી જ નહીં એમ ગૌતમ ને કીધું. શિષ્ય હતો ને તે પૂર્વ ભવ નો રાગ હતો, પૂર્વ ભવ ના રાગ ના શિષ્ય ને એમની પર રાગ હતો અને એમને એની પર તે નિકાલી રાગ હતો. શું હતું? નિકાલી રાગ, નિકાલી રાગ એટલે હકીકત સ્વરૂપ. કેવું? હકીકત સ્વરૂપ. મા બાપ ઉપર હોય એવો નિકાલી, બરોબર છે. આ ભવ માં એમને કશું હતું વિતરાગ, સંપૂર્ણ વિતરાગ, સંપૂર્ણ વિતરાગ. અને અમને તો સંપૂર્ણ વિતરાગ નથી, ચાર અંશે ઉણાર છે. સારું છે, ચાર અંશે ઉણાર છે. અમને દેખાઈ રહ્યું છે કે આ ના થાય તો અનુ શું થશે એમને દેખાઈ રહ્યું છે. શું કહ્યું? આ રહ્યા જો